શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 7 ભગવાનના મુખારવિંદથી ભક્તોનું મહત્વ અને લક્ષણોનું વિશદ વર્ણન. ભગવાન નારાયણ કહે છે, નારદ આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિ ચૂપ થઈ ગયા. ભગવાનની વાતો સાંભળીને ગંગા, લક્ષ્મી અને સરસ્વતી ત્રણેય દેવીઓ એકબીજાને ભેટી પડ્યા. દુઃખ અને ભયથી તે ધ્રુજતા હતા. તેમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. એ બધાને સમજાયું કે બધાના એકમાત્ર શરણ્ય ભગવાન શ્રી હરિ જ છે. તેમણે ભગવાનની પ્રાર્થના કરી. સરસ્વતીએ કહ્યું, નાથ, હું દુષ્ટ બુદ્ધિવાળી છું, મને શ્રાપમાંથી ઉગારો, અન્યથા હું આજીવન દુઃખી રહીશ. પ્રભુ, આપ જેવા સદચરિત્ર સ્વામીનો ત્યાગ કરીને અમે કઈ રીતે જીવિત રહી શકીશું? પ્રભુ, હું ભારતખંડમાં યોગ સાધના કરીને મારા શરીરનો ત્યાગ કરીશ, એ નિશ્ચિત છે. ગંગા બોલ્યા, આપ ક્યાં અપરાધને કારણે મારો ત્યાગ કરો છો? હું પણ જીવિત રહી શકીશ નહીં. લક્ષ્મીએ કહ્યું, નાથ, આપ સત્વ સ્વરૂપ છો. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે આપ કોપાયમાન કઈ રીતે થયા. આપ આ બંને પત્નીઓને ખુશ કરો, કારણ કે ચારિત્રવાન પતિ માટે ક્ષમા એ જ પરમ ધર્મ છે. હું સરસ્વતીનો શ્રાપ સ્વીકારીને મારી એક કળાથી ભારતખંડમાં જઈશ. પરંતુ પ્રભુ, મારે કેટલો સમય ત્યાં રહેવું પડશે અને પુનઃ હું ક્યારે આપના ચરણોના દર્શન કરી શકીશ? પાપી લોકો મારા જળમાં સ્નાન અને આચમન કરીને તેમના પાપ મારામાં ઠાલવશે, ત્યારે તે પાપોથી મુક્ત થઈને તરત આપની પાસે આવવાનો અધિકાર મને કઈ રીતે પ્રાપ્ત થશે? હું મારી એક કળાથી તુલસી બનવા પણ તૈયાર છું. હું ધર્મધ્વજની પુત્રી બનીશ. પરંતુ હે અચ્યુત, આ બધું ભોગવ્યા પછી પાછી આપની પાસે ક્યારે આવીશ? હે કૃપા નિધાન, આપને અધિષ્ઠાતા દેવતા માનીને હું વૃક્ષ રૂપે ભારતખંડમાં રહીશ. પરંતુ આપ એ તો કહો કે મારો તેમાંથી ઉદ્ધાર ક્યારે કરશો? અને ગંગા સરસ્વતીના શ્રાપથી ભારતખંડમાં જશે ત્યારે તેને ફરીથી શ્રાપ મુક્ત કરીને આપના ચરણોના દર્શન ક્યારે કરાવશો? પ્રભુ, આપ સરસ્વતીને બ્રહ્માજીને ત્યાં જવાનું કહી રહ્યા છો અને ગંગાને શિવજીને ત્યાં જવાનું કહો છો. આપના કથન માટે હું આપની ક્ષમા માંગુ છું. નારદ આ પ્રમાણે કહીને ભગવતી લક્ષ્મીએ પોતાના સ્વામી ભગવાન શ્રી હરિના ચરણ પકડી લીધા અને પ્રણામ કર્યા. લક્ષ્મીજી એમના કેશ ભગવાનના ચરણોમાં વેટી લઈ રડવા લાગ્યા. ભક્તો પર અનુગ્રહ કરવા હંમેશા તત્પર રહેનારા ભગવાન શ્રી હરિ લક્ષ્મીની પ્રાર્થના સાંભળીને હાસ્યથી પ્રસન્ન મુખવાળા ભગવાને લક્ષ્મીજીને પોતાની છાતી પર લઈ લીધા અને કહેવા લાગ્યા. ભગવાન વિષ્ણુ બોલ્યા, સુરેશ્વરી, કમળ જેવા નેત્રોવાળા તમારી ઈચ્છાને સાથે સાથે મારી વાત પણ મારે સત્ય કરવી પડે, તેથી હું તમારા ત્રણેયમાં સમાનપણું કરી દઉં છું. આ સરસ્વતી કળાના એક અંશથી નદી બનીને ભારતખંડમાં જશે, અર્ધા અંશથી બ્રહ્માજીને ત્યાં રહેશે અને પૂર્ણ અંશથી મારી પાસે રહેશે. એ જ રીતે ગંગા ભગીરથના સત પ્રયત્નથી પોતાના કળા અંશથી ત્રિલોકને પવિત્ર કરવા ભારતખંડમાં જશે અને સ્વયં પૂર્ણ અંશથી મારી પાસે રહેશે. ત્યાં એમને શંકરના મસ્તક પર રહેવાનો દુર્લભ અવસર પણ પ્રાપ્ત થશે, જેથી પોતે સ્વભાવથી જ પવિત્ર હોવા છતાં વધારે પવિત્ર થશે. હે સુંદર નેત્રોવાળા લક્ષ્મી, તમે તમારી કળાના અંશથી ભારતખંડમાં જશો, ત્યાં તમારે પદ્માવતી નદી અને તુલસી વૃક્ષના રૂપે રહેવું પડશે. કળિયુગના 5000 વર્ષ વ્યતીત થયા પછી તમારો નદી રૂપથી ઉદ્ધાર થઈ જશે, ત્યાર પછી તમે મારા નિવાસ પર આવી શકશો. હે લક્ષ્મી, લોકો પાસે જે સંપત્તિ અને વિપત્તિ આવે છે તેમાં કોઈ ને કોઈ કારણ રહેલું હોય છે. વિપત્તિ સહ્યા વિના કોઈનો મહિમા વધતો નથી, એ નિશ્ચિત છે. હવે તમારા શુદ્ધ થવાનો ઉપાય પણ કહું છું. મારા મંત્રોના ઉપાસક અનેક સંતો પણ તમારા જળમાં સ્નાન કરવા પધારશે. એ સમયે તમે તેમના સ્પર્શ અને દર્શન કરીને બધા પાપોથી મુક્ત થઈ જશો. સુંદરી, એટલું જ નહીં પરંતુ ભૂમંડળ પર જેટલા તીર્થો છે એ બધા પણ મારા ભક્તોના દર્શન કરીને પરમ પવિત્ર બની જશે. ભારતખંડની ભૂમિ અતિ પવિત્ર છે. મારા મંત્રોના ઉપાસક અગણિત ભક્તો ત્યાં વસે છે. અધિકારી પ્રાણીઓને પવિત્ર કરવા અને તેમને મુક્તિ અપાવવી એ જ એમનો ઉદ્દેશ છે. મારા ભક્તો જ્યાં રહે છે અને જ્યાં પોતાનો પગ ધોયે છે તે સ્થાન મોટું તીર્થ અને પરમ પવિત્ર થઈ જાય છે, એ બિલકુલ સત્ય છે. મદભક્તા યત્ર તિષ્ઠંતિ પાદમ પ્રક્ષાલયાંતિ ચ તત્સ્થાનમ ચ મહાતીર્થમ સુપવિત્રમ ભવેદ ધ્રુવમ. સ્કંદ 9મો અધ્યાય 7મો ને 26મો શ્લોક હતો. ઘોર પાપી પણ મારા ભક્તના દર્શન અને સ્પર્શથી પવિત્ર થઈને જીવન મુક્ત થઈ શકે છે. નાસ્તિક વ્યક્તિ પણ મારા ભક્તના દર્શન અને સ્પર્શથી પવિત્ર થઈ શકે છે. જે કમરમાં તલવાર લટકાવીને દ્વારપાલ બની જીવન નિર્વાહ કરે છે, મુનિમની નોકરી કરે છે, જે ટપાલીની જેમ આમ તેમ પત્રો વગેરે પહોંચાડવાનું કાર્ય કરીને પોતાની આજીવિકા ચલાવે છે, અને જે ખેતી કરે છે, તેવા બ્રાહ્મણોને અધમ કહ્યા છે. પરંતુ મારા ભક્તના દર્શન અને સ્પર્શ તેમને પણ પવિત્ર બનાવી દે છે. વિશ્વાસઘાતી મિત્રઘાતી જૂઠી સાક્ષી આપવા વાળા મિલકત હડપ કરનારા નીચજનો પણ મારા ભક્તના દર્શન સ્પર્શથી શુદ્ધ બની જાય છે. મારા ભક્તના દર્શન અને સ્પર્શમાં એવી અદ્ભુત શક્તિ છે કે તેના પ્રભાવથી મહાપાપી વ્યક્તિ પણ પવિત્ર બની શકે છે. સુંદરી, પિતા માતા સ્ત્રી નાનો ભાઈ પુત્ર પુત્રી બેન ગુરુજનો નેત્રહીન ભાઈ સાસુ અને સસરો આટલા લોકોનું જે મનુષ્ય ભરણ પોષણ કરતો નથી તે મહાપાપી ગણાય છે, પરંતુ મારા ભક્તના દર્શન અને સ્પર્શ કરવાથી તે શુદ્ધ બની જાય છે. પીપળાના વૃક્ષને કાપનાર મારા ભક્તની નિંદા કરનાર નીચ બ્રાહ્મણને પણ મારા ભક્તના દર્શન અને સ્પર્શ પવિત્ર બનાવી દે છે. ઘોર પાપી મનુષ્ય પણ મારા ભક્તના દર્શન સ્પર્શથી પવિત્ર બની જાય છે. શ્રી મહાલક્ષ્મીએ કહ્યું, ભક્તો પર કૃપા કરવા નિરંતર તત્પર રહેનારા પ્રભુ હવે આપ આપના એવા ભક્તોના લક્ષણ કહો જેના દર્શન અને સ્પર્શથી હરિભક્તહીન અત્યંત અભિમાની પોતાના મુખે પોતાની બડાઈ કરનારો ધૂતારો સઠ અને સંતોની નિંદા કરવાવાળો અત્યંત અધમ મનુષ્ય પણ પવિત્ર થઈ જાય છે, તથા જેના સ્નાનાદિથી બધા જ તીર્થો પવિત્ર બની જાય છે, જેમના ચરણોની રજ તથા ચરણામૃતથી પૃથ્વીના પાપો નાશ પામે છે, તથા જેમનું દર્શન અને સ્પર્શ કરવા માટે ભારતખંડના લોકો આતુર રહે છે, કારણ કે વિષ્ણુ ભક્તોનો સમાગમ બધા જ જીવો માટે પરમ લાભદાયક છે. તીર્થો કેવળ જળવાળા જ હોય છે એવું નથી, અને દેવો કેવળ માટીના કે પથ્થરના હોય છે એવું નથી, કારણ કે તે તો અમુક કાળ જ પવિત્ર કરે છે, પરંતુ સાક્ષાત દેવતા તો વિષ્ણુ ભક્તો છે, જેમના પ્રભાવથી તરત પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે. ન યમમાન્યાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયાહા તે પુનંત્યપિ કાલેન વિષ્ણુ ભક્તાહા ક્ષણાદહો. સ્કંદ 9 અધ્યાય 7 શ્લોક 42. સુતજી કહે છે, શૌનક, મહાલક્ષ્મીની વાત સાંભળીને તેમના આરાધ્ય સ્વામી ભગવાન શ્રી હરિ મંદ મંદ હસતા અત્યંત ગુહી અને શ્રેષ્ઠ રહસ્ય કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, લક્ષ્મી, ભક્તોના લક્ષણ શ્રુતિ પુરાણોમાં ગુપ્ત છે. આ પુણ્યપ્રદ લક્ષણોમાં પાપોનો નાશ કરવાની, સુખની પ્રાપ્તિ કરાવવાની તથા ભોગો અને મુક્તિ આપવાની ભરપૂર શક્તિ છે. એ તાત્વિક લક્ષણો અત્યંત ગોપ્ય છે, અર્થાત અનધિકારી મનુષ્યની આગળ એની ચર્ચા કરવી નહીં. લક્ષ્મી, તમે શુદ્ધ સ્વરૂપ અને મને અતિશય પ્રિય છો, તેથી તમને આ રહસ્ય કહું છું, સાંભળો. જેને સદગુરુના મુખેથી વિષ્ણુનો મંત્ર મળે છે અને જે બધું જ છોડીને મને સર્વસ્વ માને છે તેને વેદો પુણ્યાત્મા અને શ્રેષ્ઠ મનુષ્ય કહે છે. આ વ્યક્તિના જન્મથી તેની આગળની 100 પેઢી ભલે તે સ્વર્ગમાં હોય કે નરકમાં તરત મુક્તિના અધિકારી બની જાય છે. જો એ પૂર્વજોમાંથી કોઈનો ક્યાંક જન્મ થઈ ગયો હોય તો તે જે યોનિમાં જન્મ્યા હોય ત્યાં તે જીવન મુક્ત બની જાય છે અને સમય આવે શરીર છોડ્યા પછી તે પરમધામમાં જાય છે. મારામાં ભક્તિ રાખનારો મનુષ્ય મારા જેવા ગુણો પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે. તેની વૃત્તિ મારા ગુણોને આધીન બની જાય છે. તે હંમેશા મારી કથા વાર્તામાં પ્રવૃત્ત રહે છે. મારા ગુણો સાંભળીને તે આનંદ વિભોર થઈ રોમાંચ અનુભવે છે. વાણી ગદગદ થઈ જાય છે. આંખોમાં પ્રેમાશ્રુ વહે છે અને તે પોતાની શુદ્ધ બુદ્ધિ ખોઈ બેસે છે. મારી પવિત્ર સેવામાં સતત જોડાયેલો રહેવાથી સુખ અને સાલોક્યાદી ચાર પ્રકારની મુક્તિ, બ્રહ્માનું પદ અથવા અમરત્વ કશું પણ મેળવવાની તે ઈચ્છા રાખતો નથી. બ્રહ્મા, ઇન્દ્ર કે મનુનું પદ તથા સ્વર્ગના રાજ્યનું સુખ જે અત્યંત દુર્લભ હોવા છતાં મારો ભક્ત સ્વપ્નમાં પણ એ સુખોની ઈચ્છા કરતો નથી. આવા મારા અનેક ભક્તો ભારત ખંડમાં વસે છે. આવા ભક્તો જેવો જન્મ બધા માટે સુલભ નથી, જે હંમેશા મારા ગુણગાન સાંભળે છે અને ભક્તિ પોષક ભજનો ગાયને આનંદ વિભોર થઈ જાય છે, તેવા ભાગ્યશાળી ભક્તો મારા પરમ ધામને પણ પવિત્ર કરીને પૃથ્વી પર પધારે છે. હે લક્ષ્મી, આ પ્રમાણે મેં તમારા પ્રશ્નનું સમાધાન કરી દીધું. હવે તમને જે ઠીક લાગે તેમ કરો. ત્યાર પછી તે ત્રણેય દેવીઓ ભગવાને જે આજ્ઞા આપી હતી તેને અનુરૂપ કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા અને સ્વયં ભગવાન પોતાના આસન પર બેસી ગયા. અધ્યાય 7 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.